ब्रह्म पुराण अध्याय 94 स्वर्ग ने नरक में लई जनारा धर्म अधर्म नु निरूपण। पार्वती जी ए कह्यु, भगवान सर्व भूतेश्वर देव दानव वंदित विभु, मने मनुष्यना धर्म अने अधर्म ना विषय में संदेह छे। देव आप एनु समाधान करो। देहधारी जीव सदा मन वाणी अने क्रियारूप त्रिविध बंधनों द्वारा बंधाय छे, पछी क्या साधनों थी कई रीते एमनी मुक्ति थाय छे ए जणावो। हे देव, केवा स्वभाव थी केवा कर्म थी क्या सदाचारों ने सद्गुणों थी संसारना मनुष्यों स्वर्गलोक में जाए छे। शिवजी बोलिया, देवी तमे धर्म अने अर्थना तत्व ने जाणनारा अने निरंतर धर्म में तत्पर रहनारा छो। तमारो प्रश्न सर्व लोको माटे हितकारी अने एमनी बुद्धि ने वधारनारो छे, हूँ एनो उत्तर आपू छू। सांभळो, जे मनुष्य बधा प्रकारना लिंगो एटले बाह्य चिन्होथी रहित सत्य धर्म परायण तथा शांत छे, जेमना सर्व संशयो नष्ट थई गया छे, तेओ अधर्म के धर्मथी बंधाता नथी। जेओ प्रलय अने उत्पत्तिना तत्वज्ञ सर्वज्ञ सर्वदर्शी अने वितराग छे, ते पुरुषो कर्मना बंधनथी मुक्त थई जाय छे। जेओ मन वाणी अथवा क्रिया द्वारा कोईनी हिंसा करता नथी तथा कोईना प्रत्ये आसक्त थता नथी, તેઓ કર્મબંધનમાં પડતા નથી, જેઓ પ્રાણ સંહારથી દૂર રહેનારા સુશીલ દયાળુ પ્રિય અપ્રિયને સમાન સમજનારા તથા જીતેન્દ્રિય છે, તેઓ પણ કર્મોથી બંધાતા નથી। જેઓ બધા પ્રાણીઓ પર દયા રાખે છે, સર્વ જીવો માટે વિશ્વાસપાત્ર બની રહે છે અને હિંસાપૂર્ણ વર્તનનો ત્યાગ કરી દે છે, તે મનુષ્યો સ્વર્ગલોકમાં જાય છે, જે પારકા ધન પ્રત્યે કદી મમતા રાખતા નથી અને પારકી સ્ત્રીઓથી સદા દૂર રહે છે તથા તેઓ ધર્મની મર્યાદામાં જ પ્રાપ્ત અર્થનો ઉપભોગ કરે છે, તે મનુષ્ય સ્વર્ગગામી હોય છે। જેઓ પરસ્ત્રીઓ પ્રત્યે સદા માતા બહેન અને પુત્રી જેવું વર્તન દાખવે છે, તે મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે। જેઓ માત્ર પોતાની જ પત્ની પ્રત્યે અનુરાગ રાખે છે, ઋતુકાળમાં જ પત્ની સાથે સમાગમ કરે છે તથા વિષય સુખોના ઉપભોગમાં કદી આસક્ત થતા નથી, તે મનુષ્ય જ સ્વર્ગલોકના યાત્રી થાય છે। જેઓ પોતાના સદાચારના કારણે પારકી સ્ત્રીઓ તરફથી સદા આંખો બંધ કરી રાખે છે, ઇન્દ્રિયોને પોતાના આધીન રાખે છે અને શીલની સદા રક્ષા કરે છે, તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે। આ દેવ માર્ગ છે, મનુષ્યોએ સદા એમનું સેવન કરવું જોઈએ। વિદ્વાન પુરુષોએ સદા એ જ માર્ગનું સેવન કરવું જોઈએ જે વાસના પ્રેરિત ન હોય, જેમાં કોઈનો અપકાર ન થતો હોય અને જ્યાં દાન સત્કર્મ અને તપસ્યા શીલ સોચ તથા દયા ભાવના દર્શન થતા હોય। સ્વર્ગ માર્ગની ઈચ્છા રાખનારા પુરુષોએ આનાથી વિપરીત માર્ગનો આશ્રય ન લેવો જોઈએ। જેઓ પોતાના તથા બીજાના માટે અધર્મયુક્ત વાત કહેતા નથી અને કદી ખોટું બોલતા નથી, તે લોકો સ્વર્ગમાં જાય છે। જેઓ જીવિકા અથવા ધર્મને માટે અથવા સ્વેચ્છાથી કદી અસત્ય ભાષણ કરતા નથી, બલકે સ્પષ્ટ કોમળ મધુર પાપરહિત અને સ્વાગતપૂર્ણ વચન બોલે છે, તે લોકો સ્વર્ગલોકમાં જવાના અધિકારી છે। જેઓ આકરી કડવી તથા નિષ્ઠુર વાત મુખ્યથી બોલતા નથી, ચુગલી કરતા નથી, સાધુતાથી રહે છે, કઠોર વાણી અને પરદ્રોહ ત્યાગી દે છે તથા સૌ ભૂતો પ્રત્યે સમ તથા જીતેન્દ્રિય હોય છે, તે મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે। જેઓ સઠ લોકો સાથે વાત કરતા નથી, વિરુદ્ધ કર્મોને ત્યાગી દે છે, કોમળ વચનો બોલે છે, ક્રોધ રહિત મનોહર વાણી બોલે છે અને ક્રોધ આવે તો પણ શાંતિ ધારણ કરે છે, તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે। દેવી આ વાણી દ્વારા પાળવામાં આવતો ધર્મ છે, શુભ તથા સત્ય ગુણોવાળા વિદ્વાન મનુષ્યએ સદા આનું સેવન કરવું જોઈએ। કલ્યાણ માનસિક ધર્મથી યુક્ત મનુષ્યો સદા સ્વર્ગમાં જાય છે, હું એમનું વર્ણન કરું છું। સાંભળો, નિર્જન વનમાં રાખેલા પારકા ધન પર જ્યારે દ્રષ્ટિ પડે, તે સમયે મનમાં પણ તે લેવાનો વિચાર જેમને ન આવે તેઓ સ્વર્ગગામી થાય છે। એ જ પ્રમાણે પારકી સ્ત્રીઓને એકાંતમાં મળવા છતાં જેમના મનમાં કામનો વિચાર આવતો નથી, જેઓ શત્રુ અને મિત્રને સદા એક ચિત્તે અપનાવે છે, શાસ્ત્રોનું અધ્યયન કરે છે, પવિત્ર અને સત્ય પ્રતિજ્ઞ હોય છે અને પોતાના જ ધનથી સંતુષ્ટ રહે છે, જેમનાથી બીજા કોઈને કષ્ટ પહોંચતું નથી અને જેમના ચિત્તમાં સદા મૈત્રીનો ભાવ જાગૃત રહે છે, જેઓ પ્રાણી માત્ર પર દયા ભાવ રાખે છે, તે મનુષ્ય સ્વર્ગલોકમાં જવાના અધિકારી છે। જેઓ જ્ઞાનવાન, ક્રિયાવાન, ક્ષમાવાન, સુહૃદ પ્રેમી, ધર્મ ધર્મના જ્ઞાતા અને શુભાશુભ કર્મના ફળ સંગ્રહ પ્રત્યે ઉદાસીન રહે છે, જેઓ પાપીઓથી દૂર રહે છે, દેવતા અને દ્વિજોની સેવામાં સંલગ્ન રહે છે તથા ગુરુજનો આવે ત્યારે ઉભા થઈને એમનું સ્વાગત કરે છે, તે મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. દેવી, જેઓ શુભ કર્મોના ફળ સ્વરૂપ સ્વર્ગના માર્ગ પર જાય છે તેમનું મેં વર્ણન કર્યું, હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? પાર્વતી બોલ્યા, મહેશ્વર, મારા મનમાં મનુષ્યના સંબંધમાં એક બીજો મોટો સંશય છે, તેથી આપ એનું સ્પષ્ટ રૂપે સમાધાન કરો. પ્રભુ, મનુષ્ય ક્યાં કર્મથી આ સંસારમાં લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે અને ક્યાં કર્મથી એનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે? આપ કર્મોના પરિણામનું વર્ણન કરો. શિવજી બોલ્યા, દેવી, કર્મોનું ફળ જે રીતે પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરું છું. સાંભળો, મૃત્યુ લોકમાં બધા મનુષ્યો પોતાના કર્મોનું ફળ ભોગવે છે. જે મનુષ્ય હંમેશા હાથમાં દંડો લઈને બીજાના પ્રાણોનો સંહાર કરે છે, સદા હથિયાર લઈને પ્રાણીઓની હિંસા કર્યા કરે છે, સઘળા જીવો પ્રત્યે નિર્દય બની રહે છે, સદા સૌને ઉદ્વેગમાં નાખે છે, કીટ પતંગોને પણ શરણ આપતો નથી અને અત્યંત નિષ્ઠુરતાપૂર્ણ વર્તન કરે છે, તે નરકમાં પડે છે. એનાથી વિપરીત જે ધર્માત્મા છે એને એના સ્વરૂપને જ અનુરૂપ જ ગતિ મળે છે. હિંસક નરકમાં અને અહિંસક સ્વર્ગમાં જાય છે. નરકગામી મનુષ્ય નરકમાં પડીને અત્યંત દુસ્સહ અને ભયંકર યાતના ભોગવે છે. જ્યારે કોઈ ક્યારેક તે નરકમાંથી નીકળે છે અને તે જો મનુષ્ય યોનિમાં આવે છે તો પણ એનું આયુષ્ય બહુ ઓછું હોય છે. દેવી, જે શુભ કર્મ કરતો રહીને જીવન વ્યતીત કરે છે, પ્રાણીઓની હિંસાથી દૂર રહે છે, જે શસ્ત્ર અને દંડાનો ત્યાગ કરીને કદી કોઈની હિંસા કરતો નથી, ન મારે છે, ન મરાવે છે, ન મારનારનું અનુમોદન પણ કરે છે, જેનો બધા પ્રાણીઓ માટે સ્નેહ છે તથા જે પોતાના અને પારકામાં સમાન ભાવ રાખે છે, એવો મનુષ્ય સદા દેવપદને પ્રાપ્ત થાય છે. દેવી, એ પોતાના શુભ કર્મોથી પ્રાપ્ત દેવોચિત સુખ ભોગવાનો પ્રસન્નતાપૂર્વક ઉપભોગ કરે છે. એ જો કદી મનુષ્ય લોકમાં આવે છે તો દીર્ઘ આયુષ્ય ભોગવે છે. મોટા આયુષ્યવાળા તથા પુણ્યાત્મા મનુષ્યોનો આ માર્ગ છે. જીવનસાનો ત્યાગ કરવાથી ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે, એવું બ્રહ્માજીનું કથન છે. પાર્વતીએ પૂછ્યું, ભગવાન, કેવા શીલ અને સદાચાર વાળો પુરુષ ક્યાં કર્મો અથવા ક્યાં દાનથી સ્વર્ગમાં જાય છે? મહાદેવજી બોલ્યા, જે બ્રાહ્મણોનો સત્કાર કરનાર તથા દિન દુખી અને કૂંપણ વગેરેને ભક્ષ્ય ભોજ્ય અન્ન જળ અને વસ્ત્ર આપે છે, જે યજ્ઞ મંડપ, ધર્મશાળા, પરબ, તળાવડી બનાવડાવે છે, મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને શુદ્ધ ભાવથી નિત્ય નૈમિતિક વગેરે કર્મ કરે છે, આસન, પથારી, વાહન, ઘર, રત્ન, ધન, ખેતીની ઉપજ તથા ખેતર વગેરે વસ્તુઓનું સદા શાંત ચિત્તે દાન કરે છે, દેવી, એવો મનુષ્ય દેવલોકમાં જન્મ લે છે. ત્યાં દીર્ઘકાળ સુધી ઉત્તમ ભોગોનો ઉપભોગ કરતો રહીને નંદન વગેરે વનોમાં અપ્સરાઓની સાથે પ્રસન્નતાપૂર્વક વિહાર કરે છે. દેવી, ચ્યુત થયા પછી એ ત્યાંથી મનુષ્યના સૌભાગ્યશાળી કુળમાં કે જે ધનધાન્યથી સંપન્ન હોય છે ત્યાં જન્મ લે છે. એ મનુષ્ય સમસ્ત મનોવાંછિત ગુણથી યુક્ત, પ્રસન્ન, પ્રચુર ભોગ સામગ્રીઓથી સંપન્ન અને ધનવાન થાય છે. પાર્વતી, જેઓ દાનશીલ મહાત્મા છે તેઓ સર્વપ્રિય છે એમ બ્રહ્માજીએ કહ્યું છે. એમના સિવાય બીજા મનુષ્યો એવા છે જેઓ આપવામાં કૂંપણ હોય છે, એ મૂર્ખાઓ ઘરમાં હોવા છતાં કોઈને અન્નનો કણ આપતા નથી. ગરીબ, અંધ, કૂંપણ, દુઃખી, યાચક અને અતિથિને જોઈને મોઢું ફેરવી લે છે. એમના યાચના કરવા છતાં પણ સાંભળ્યું ન સાંભળ્યું કરીને પાછા ફરી જાય છે. કદી કોઈને ધન, વસ્ત્ર, ભોગ, સ્વર્ગ, ગાય અને ખાદ્ય પદાર્થો આપતા નથી. જેઓ લોભી, નાસ્તિક અને દાન રહિત હોય છે તેવા અજ્ઞાની મનુષ્યો નરકમાં પડે છે. કાળચક્રના પરિવર્તનથી એમને જ્યારે મનુષ્યયોનિમાં આવવું પડે છે ત્યારે તેઓ નિર્ધન કુળમાં જન્મ લે છે. બુદ્ધિ પણ એમની બહુ મર્યાદિત હોય છે. અહીં તેઓ ભૂખ તરસનું કષ્ટ સહે છે. ત્યાં બધા એમને સમાજમાંથી બહિષ્કૃત કરતા રહે છે. તેઓ સર્વ ભોગોથી નિરાશ થઈને પાપપૂર્ણ વૃત્તિથી જીવન નિર્વાહ કરે છે. એમનો જન્મ એવા કુળમાં થાય છે જ્યાં ભોગ સામગ્રી અલ્પ હોય છે તેથી તેઓ અલ્પ ભોગ પરાયણ હોય છે. એમનાથી ભિન્ન અન્ય મનુષ્યો દંભી અને અભિમાની હોય છે. એ મંદ બુદ્ધિના લોકો આસન આપવા યોગ્ય ગુરુજન આવે ત્યારે એમને બેસવા માટે બાજટ પણ આપતા નથી. જેમને સ્વયં બાજુ પર ખસી જઈને માર્ગ આપવો ઉચિત છે એમના માટે તે અજ્ઞાનીઓ રસ્તો આપતા નથી. જેઓ અર્ધ આપવા યોગ્ય છે એમનું તેઓ વિધિપૂર્વક પૂજન કરતા નથી. એમને પાદ્ય તથા આચમની આપતા નથી. અભિષ્ટ અને શ્રેષ્ઠ ગુરુજન સાથે પણ પ્રેમથી વાતચીત કરતા નથી. અભિમાનની સાથે વધી ગયેલા લોભને વશીભૂત થઈને તેઓ માનનીય મનુષ્યોનો પણ અનાદર અને વડીલ વૃદ્ધોનો તિરસ્કાર કરે છે. દેવી, આવા સ્વભાવના બધા મનુષ્યો નરકમાં જાય છે અને જો તેઓ કદી એ નરકમાંથી છુટકારો પામે પણ છે તો ઘણા વર્ષો સુધી અન્ય અન્ય યોનિઓમાં ભટક્યા પછી ધૃણિત અજ્ઞાની ચાંડાળ વગેરેના નિંદિત કુળમાં જન્મ લે છે. ગુરુજનો અને વૃદ્ધ પુરુષોને સંતાપ આપનારા લોકોની આવી જ ગતિ થાય છે. જે ન દંભી છે ન માની છે, જે દેવતા અને અતિથિઓનો પૂજક લોક પૂજ્ય સૌને નમસ્કાર કરનાર મધુરભાષી દરેક રીતે પ્રયત્નપૂર્વક બીજાઓનું હિત કરનાર સર્વ પ્રાણીઓને સદા પ્રિય માનનાર દ્વેષ રહિત પ્રસન્ન મુખ કોમળ સ્વભાવનો સર્વની સાથે સ્વાગતપૂર્વક સ્નેહમય વચન બોલનાર પ્રાણીઓની હિંસા ન કરનાર શ્રેષ્ઠ પુરુષોનો વિધિવત સત્કાર પૂર્વક પૂજન કરનાર માર્ગ આપવા યોગ્ય પુરુષને માર્ગ આપનાર ગુરુ પૂજક અને અતિથિને અન્નનો અગ્રભાગ અર્પણ કરનાર પુરુષ સ્વર્ગમાં જાય છે. મનુષ્ય પોતે કરેલા કર્મના ફળ પોતે જ ભોગવે છે. આ સાક્ષાત બ્રહ્માજીનો કહેલો ધર્મ છે જેનું મેં વર્ણન કર્યું છે, જેનું આચરણ નિર્દયતા પૂર્વકનું છે, જે સર્વ પ્રાણીઓને ભયભીત કરે છે. હાથ પગ દોરડું દંડો રોડું થાંભલું અથવા અન્ય સાધનોથી જીવને કષ્ટ આપે છે, હિંસા માટે ઉદ્વેગ જન્માવે છે, જીવો પર આક્રમણ કરે છે અને એમને ઉદ્વિગ્ન બનાવે છે. આવા સ્વભાવ અને આચરણવાળો પુરુષ નરકમાં પડે છે. તે જો કાળક્રમે મનુષ્ય યોનિમાં જાય છે તો અધમ કુળમાં જન્મ લે છે, જ્યાં તેને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ અને દુઃખ સહન કરવા પડે છે. જે અધમ મનુષ્ય પોતે કરેલા કર્મોના ફળ સ્વરૂપે સૌનો દ્વેષ પાત્ર હોય છે, એનાથી વિપરીત જે બધા પ્રાણીઓને દયાભરી દ્રષ્ટિથી જુએ છે, સૌના પ્રત્યે મૈત્રીભાવ રાખે છે, પિતા જેવો નિર્વૈર છે, દયાળુ હોવાથી પ્રાણીઓને ન ડરાવે છે ન મારે પણ છે, જેના હાથ પગ વશમાં હોય છે, જે સગળા જીવોનો વિશ્વાસ પાત્ર છે, જે અસ્ત્ર શસ્ત્રોથી કોઈ પણ જીવને ઉદ્વેગ પહોંચાડતો નથી, શુભ કર્મ કરે છે અને સર્વ પર દયા રાખે, આવા શીલ અને આચરણ વાળો મનુષ્ય સ્વર્ગમાં જાય છે. ત્યાં દેવતાઓની જેમ દિવ્ય ભવનમાં આનંદપૂર્વક નિવાસ કરે છે. એ જો પુણ્ય ક્ષય પછી મૃત્યુલોકમાં આવે છે તો એ દુઃખ રહિત અને નિર્ભય હોય છે. એ સુખપૂર્વક જન્મ લે છે અને અભ્યુદયશીલ હોય છે, સુખનો ભાગી તથા ઉદ્વેગ રહિત હોય છે. દેવી, આ સાધુ પુરુષોનો માર્ગ છે જ્યાં કોઈ પ્રકારની અડચણ નથી. પાર્વતીએ પૂછ્યું, ભગવાન, કેટલા મનુષ્ય ઉહાપો એટલે ચર્ચા વિચારણામાં કુશળ દેખાય છે, તેથી કૃપા કરીને જણાવો કે ક્યાં કર્મથી મનુષ્ય બુદ્ધિમાન થાય છે, તથા જેઓ જન્મથી જ અંધ રોગી અને નપુંસક જોવા મળે છે એનું શું કારણ છે, જણાવવાની કૃપા. મહાદેવજી બોલ્યા, જેઓ વેદવેતા સિદ્ધ તથા ધર્મજ્ઞ બ્રાહ્મણોને દરરોજ શુભાશુભ કર્મ પૂછે છે અને અશુભનો ત્યાગ કરીને શુભ કર્મનું સેવન કરે છે, તેઓ આ લોકમાં સુખપૂર્વક રહે છે અને અંતે સ્વર્ગગામી થાય છે. આવા લોકો ફરી પાછા જ્યારે મનુષ્યોનીમાં આવે છે ત્યારે બુદ્ધિમાન થાય છે, જેનું વેદાધ્યયન યજ્ઞોના અનુષ્ઠાનમાં સહાયક થાય છે, તે કલ્યાણનો ભાગી થાય છે. જે પારકી સ્ત્રીઓ પર કુદૃષ્ટિ નાખે છે તેઓ એ દુષ્ટ સ્વભાવના કારણે જન્માંધ થાય છે. જે મૂર્ખ અને દુરાચારી મનુષ્યો પશુ વગેરેની સાથે મૈથુન કરે છે તેઓ નપુંસક થાય છે. જેઓ પશુઓને બાંધી રાખે છે અને ગુરુપત્ની ગમન કરે છે તેઓ પણ નપુંસક થાય છે. પાર્વતીએ પૂછ્યું, દેવશ્રેષ્ઠ, કયું કર્મ અનિંદ્ય છે, શું કરવાથી મનુષ્ય કલ્યાણનો ભાગી થાય છે? મહાદેવજી બોલ્યા, જે કલ્યાણમય માર્ગની ઈચ્છા રાખીને સદા બ્રાહ્મણો પાસે એની જિજ્ઞાસા કરે છે, જે ધર્મનું અન્વેષણ અને ગુણોની અભિલાષા કરે છે તે સ્વર્ગમાં જાય છે. દેવી, જો ક્યારેક એ મનુષ્ય યોનિમાં આવે છે તો મેઘાવી અને ધારણા શક્તિ ધરાવનારો થાય છે. આ સત્પુરુષોનો ધર્મ સૌનું કલ્યાણ કરનારો છે, તેથી આ માર્ગ પર ચાલવું જોઈએ. આ મેં મનુષ્યોના હિત માટે કહ્યો છે. પાર્વતીએ પૂછ્યું, ભગવાન, કેટલાક લોકો વ્રત અને તપથી ભ્રષ્ટ તથા રાક્ષસ જેવા હોય છે અને થોડા મનુષ્ય યજ્ઞ પરાયણ દેખાય છે, આ કયા કર્મોના ફળ છે? મહાદેવજીએ કહ્યું, દેવી, લોક ધર્મના પ્રતિપાદક શાસ્ત્ર અને પ્રાચીન મર્યાદાને પ્રમાણ માનીને જેઓ એનું અનુસરણ કરે છે, તેઓ દ્રઢ સંકલ્પ અને યજ્ઞાદિ કર્મોમાં તત્પર જોવા મળે છે. પરંતુ જેઓ મોહને વશીભૂત થઈને અધર્મને જ ધર્મ માને છે, તેઓ વ્રત અને મર્યાદાનો ભંગ કરનાર બ્રહ્મ રાક્ષસ થાય છે. તેમનામાંથી પાછા કાળક્રમે જેઓ અહીં મનુષ્ય યોનિમાં જન્મ લે છે, તેઓ હોમ અને વસટકારથી રહિત અને મનુષ્યમાં અધમ હોય છે. દેવી, મેં તમારી શંકાનું નિવારણ કરવા માટે આ મનુષ્યના શુભાશુભ કર્મોનું નિરૂપણ કર્યું છે. અધ્યાય 94 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.